वाल्मीकि रामायण किष्किंधा कांड 26मो सर्ग। हनुमानजीनी सुग्रीवना अभिषेक माटे किष्किंधामां पधारवानी श्रीरामचंद्रजीने प्रार्थना। श्रीरामे नगरमां न जईने मात्र अनुमति आपवी। त्यार पछी सुग्रीव अने अंगदनो अभिषेक। त्यार पछी भीना वस्त्रवाला शोक संतप्त सुग्रीवने વાનર સેનાના મુખ્ય મુખ્ય હનુમાન વગેરે વીર ચારે બાજુથી ઘેરીને એમની સાથે લઈને અનાયાસે જ મહાન કર્મ કરનારા મહાબાહુ શ્રીરામની સેવામાં ઉપસ્થિત થયા। શ્રીરામની પાસે આવીને એ બધા વાનરો એમની સામે હાથ જોડીને ઊભા રહી ગયા। જેમ બ્રહ્માજીની સામે મહર્ષિઓ ઊભા રહે છે, ત્યાર પછી સ્વર્ણમય મેરુ પર્વત જેવું સુંદર અને વિશાળ શરીર ધરાવનાર વાયુપુત્ર હનુમાનજી, જેમનું મુખ પ્રાતઃકાળના સૂર્યની જેમ અરુણ પ્રભાથી ઝળહળી રહ્યું હતું, બેઉ હાથ જોડીને બોલ્યા, કુકુત્સ કુલનંદન, તમારી કૃપાથી સુગ્રીવને સુંદર દાઢોવાળા પૂર્ણ બળશાળી અને મહામનસ્વી વાનરોનો આ વિશાળ સામ્રાજ્ય પ્રાપ્ત થયું, જે એમના બાપ દાદાઓના સમયથી ચાલતું આવ્યું છે। પ્રભુ, જો કે આ સામ્રાજ્ય મળવું અત્યંત અઘરું હતું, તો પણ તમારી કૃપાથી એમને સુલભ થઈ ગયું। હવે જો તમે આજ્ઞા આપો તો સુગ્રીવ એમના સુંદર નગરમાં પ્રવેશ કરીને સુહૃદોના સાથે પોતાનું રાજકાર્ય સંભાળે। તેઓ શાસ્ત્રવિધિ અનુસાર વિવિધ પ્રકારના સુગંધિત પદાર્થો અને ઔષધિઓ સહિત જળથી રાજ્ય પર અભિષિક્ત થઈને માળાઓ તથા રત્નો દ્વારા તમારી વિશેષ પૂજા કરશે। તેથી તમે આ રમણીય પર્વત ગુફા કિષ્કિંધામાં પધારવાની કૃપા કરો અને એમને આ રાજ્યના સ્વામી બનાવીને વાનરોના હર્ષમાં વૃદ્ધિ કરો। હનુમાનજી નામ કહેવાથી શત્રુવીરોનો સંહાર કરનારા તથા વાતચીતમાં કુશળ બુદ્ધિમાન શ્રી રઘુનાથજીએ એમને આ રીતે જવાબ આપ્યો। હનુમાન, સૌમ્ય, હું પિતાની આજ્ઞાનું પાલન કરી રહ્યો છું, તેથી 14 વર્ષ પૂરા થતાં સુધી કોઈ ગામ કે નગરમાં પ્રવેશ કરીશ નહીં। વાનર શ્રેષ્ઠ વીર સુગ્રીવ આ સમૃદ્ધિવાળી દિવ્ય ગુફામાં પ્રવેશ કરે અને ત્યાં સત્વરે એમને વિધિપૂર્વક રાજ્યાભિષેક કરવામાં આવે। હનુમાનને આમ કહીને શ્રી રામચંદ્રજીએ સુગ્રીવને કહ્યું, મિત્ર, તમે લૌકિક અને શાસ્ત્રીય બધા વ્યવહાર જાણો છો। કુમાર અંગદ સદાચાર સંપન્ન તથા મહાન બળ પરાક્રમથી પરિપૂર્ણ છે। એમનામાં વીરતા ઠાસી ઠાસીને ભરેલી છે, તેથી એમને પણ તમે યુવરાજ પદે અભિષિક્ત કરો। આ તમારા મોટા ભાઈના જ્યેષ્ઠ પુત્ર છે, પરાક્રમમાં પણ એમના જેવા છે તથા એમનું હૃદય ઉદાર છે, તેથી અંગદ યુવરાજ પદના બધી રીતે અધિકારી છે। સૌમ્ય, વર્ષાના નામે ઓળખાતા 4 મહિના અથવા ચોમાસી આવી ગયું, એમાં પહેલો મહિનો આ શ્રાવણ જે જળની પ્રાપ્તિ કરાવનારો છે શરૂ થઈ ગયો છે। સૌમ્ય, કોઈના પર ચડાઈ કરવાનો આ સમય નથી, તેથી તમે તમારી સુંદર નગરીમાં જાઓ, હું લક્ષ્મણની સાથે આ પર્વત પર નિવાસ કરીશ। સૌમ્ય સુગ્રીવ, આ પર્વતની ગુફા બહુ રમણીય અને વિશાળ છે, એમાં આવશ્યકતાને અનુરૂપ હવા પણ મળી જાય છે, અહીં પર્યાપ્ત જળ પણ સુલભ છે તથા કમળ અને ઉત્પલ પણ ઘણા છે। સખા, કાર્તિક આવતા તમે રાવણના વધ માટે પ્રયત્ન કરજો, આજ આપણો નિશ્ચય છે। હવે તમે પોતાના મહેલમાં પ્રવેશ કરો અને રાજ્ય પર અભિષિક્ત થઈને સુહૃદોને આનંદિત કરો। શ્રી રામચંદ્રજીની આજ્ઞા મળતા વાનર શ્રેષ્ઠ સુગ્રીવ એ રમણીય કિષ્કિંધાપુરીમાં ગયા, જેની રક્ષા વાલીએ કરી હતી। તે સમયે ગુફામાં પ્રવિષ્ટ થયેલા એ વાનરરાજને ચારે બાજુથી ઘેરીને હજારો વાનર એમની સાથે જ ગુફામાં ઘૂસ્યા. વાનરરાજને જોઈને પ્રજા વગેરે સમસ્ત રાજાની પ્રકૃતિઓએ એકાગ્રચિત થઈને પૃથ્વી પર માથું ટેકવીને એમને પ્રણામ કર્યા. મહાબળી પરાક્રમી સુગ્રીવે એ બધાને ઉઠવાની આજ્ઞા આપી અને એ બધા સાથે વાતચીત કરીને એમણે ભાઈના સૌમ્ય અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ભયંકર પરાક્રમ પ્રગટ કરનારા વાનર શ્રેષ્ઠ સુગ્રીવને અંતઃપુરમાં આવેલા જોઈને એમના સુહૃદોએ એમનો એ જ રીતે અભિષેક કર્યો જેમ દેવતાઓએ સહસ્ત્રનેત્રધારી ઇન્દ્રનો કર્યો હતો. પ્રથમ તો એ બધા એમના માટે સુવર્ણભૂષિત શ્વેત છત્ર, સોનાની દાંડીવાળા બે સફદ ચામર, બધા પ્રકારના રત્નો, બીજ અને ઔષધિઓ, દૂધવાળા વૃક્ષોની નીચે લટકાવનારી જટાઓ, શ્વેત પુષ્પ, શ્વેત વસ્ત્ર, શ્વેત અનુલેપન, જળ અને થળમાં થનારા સુગંધિત પુષ્પોની માળાઓ, દિવ્ય ચંદન, વિવિધ પ્રકારના ઘણા સુગંધિત પદાર્થો, અક્ષત, સોનું, પ્રિયંગુ, એક વેલ, મદ, ઘી, દહીં, વ્યાઘચર્મ, સુંદર અને કિંમતી પગરખા, અંગરાગ, ગોરોચન અને મનશીલ, એક ધાતુ કહેવાય છે મનશીલ એટલે, વગેરે સામગ્રી લઈને ત્યાં ઉપસ્થિત થયા. સાથે અરખભરી 16 સુંદરી કન્યાઓ પણ સુગ્રીવની પાસે આવી. ત્યાર પછી એ બધાએ શ્રેષ્ઠ બ્રાહ્મણોને વિવિધ પ્રકારના રત્નો, વસ્ત્ર અને ભક્ષ્ય ખાવાના પદાર્થોથી સંતુષ્ટ કરીને વાનર શ્રેષ્ઠ સુગ્રીવના વિધિપૂર્વક અભિષેક કાર્યનો આરંભ કર્યો. મંત્રવેતા પુરુષોએ વેદી પર અગ્નિ સ્થાપન કરીને એને પ્રજ્વલિત કર્યો અને અગ્નિવેદીની ચારે બાજુ દર્ભ પાથર્યા. પછી અગ્નિનો સંસ્કાર કરીને મંત્રથી પવિત્ર કરેલા હવિષ્ય દ્વારા પ્રજ્વલિત અગ્નિમાં આહુતિ આપી. ત્યાર પછી રંગબેરંગી પુષ્પમાળાઓથી સુશોભિત રમણીય અટારી પર સોનાનું સિંહાસન મૂકવામાં આવ્યું અને એના પર સુંદર પાથરણું પાથરીને એની ઉપર સુગ્રીવને પૂર્વાભિમુખ કરીને વિધિવત મંત્રોચ્ચાર કરીને બેસાડવામાં આવ્યા. એ પછી શ્રેષ્ઠ વાનરો દ્વારા નદીઓ, નદો, બધી દિશાઓના તીર્થો અને સમુદ્રમાંથી લાવેલા નિર્મળ જળને ભેગું કરીને સોનાના ઘણા કળશમાં રાખવામાં આવ્યું. પછી ગજ, ગવાક્ષ, ગવઈ, સરભ, ગંધમાદન, મૈંદ, દ્રિવિદ, હનુમાન અને જાંબવાને મહર્ષિઓએ જણાવેલી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સોનાના કળશોમાં રાખેલા સ્વચ્છ અને સુગંધિત જળથી સાંઢના શિંગડા દ્વારા સુગ્રીવને એ જ રીતે અભિષેક કર્યો જેમ વસુઓએ ઇન્દ્રનો કર્યો હતો. સુગ્રીવનો અભિષેક થઈ જતા ત્યાં લાખોની સંખ્યામાં એકઠા થયેલા સઘળા મહામનસ્વી શ્રેષ્ઠ વાનરો હર્ષ ઘેલા થઈને જય ઘોષ કરવા લાગ્યા. શ્રી રામચંદ્રજીની આજ્ઞાનું પાલન કરતા રહીને વાનરરાજ સુગ્રીવે અંગદને હૃદય લગાડીને એમને પણ યુવરાજ પદે અભિષેક કરી દીધા. અંગદનો અભિષેક થઈ જતા મહામનસ્વી દયાળુ વાનર સાધુ સાધુ કહીને સુગ્રીવની પ્રશંસા કરવા લાગ્યા. આ રીતે અભિષેક થઈને કિષ્કિંધામાં સુગ્રીવ અને અંગદના વિરાજમાન થતા બધા વાનરો અત્યંત પ્રસન્ન થઈને મહાત્મા શ્રીરામ અને લક્ષ્મણની વારંવાર સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે પર્વતની ગુફામાં વસેલી કિષ્કિંધાપુરી હષ્ટપુષ્ટ નગરજનોથી છવાયેલી તથા ધજા પતાકાઓથી સુશોભિત હોવાના કારણે બહુ રમણીય લાગતી હતી. વાનર સેનાના સ્વામી પરાક્રમી સુગ્રીવે મહાત્મા શ્રી રામચંદ્રજી પાસે જઈને પોતાના મહાઅભિષેકના સમાચાર કહ્યા અને પોતાની પત્ની રૂમાને પ્રાપ્ત કરીને એમણે એ રીતે વાનરોનું સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું, જેમ દેવરાજ ઇન્દ્રે ત્રિલોકનું સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 26મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.